એટલે ભરાનો ગુનો સંજોગો જોવા જોઈએ કયા સંજોગોમાં ખીસું કાપ્યું છે. થોડી ભણવા માટે કાપ્યું છે, ગમે તે કરવા માટે કાપ્યું છે, દારૂ પીવા માટે કાપે, થોડી ભણવા માટે કાપે, બોલો કાપે ના કરે. એટલે સંજોગ આપણે એમ જોઈએ શું કામ, બુદ્ધિ એટલે બુદ્ધિ ઈશ્વરે આપે છે ને કાપવાની, હા માટે તમારે માફી આપવી છે. આપણે ભૂલ કરી કહેવાય, આપણે માફી આપીએ તો આપણે ભૂલ કરી કહેવાય ના, ઈશ્વરે ભૂલ કરી કહેવાય, ઈશ્વરે ભૂલ કરી તો કરાય. એટલે આવું ઈશ્વરને વિરોધાભાસ કરી બાકી નાખ્યું, એક વસ્તુ તો આવી જતા કઈ બધું ઈશ્વરે કર્યું હોય, જેમાં આપણે વ્યવસ્થિત કહીએ ને વ્યવસ્થિત કરતા છે તો એક પર આવી જતા ને, પણ આ બધું દાખલા લઈ ગયું. જયારે કમાયો તો હું કમાયો ફોટ ગઈ તો ઈશ્વરે કઈ ગ્રહો મળે ખરા કે ગ્રહો એ ક્યારે મળે, રાતે દરે ગ્રહો દારે ભગવાન મળે. આપણે જ્યોતિષ વધારે ટાઈમ નથી, જ્યોતિષ બહુ જ્ઞાન છે મને. રણછોડજી બાધા બાધા રાખો છો નહીં રાખતો, રાખો છો ને, હા તારે ચૂકશી નહીં. કોણ ખરા ખરા ને ભગવાન તો હું તો કર્મ માનું છું, મૂર્તિ માનતો હું કરવા માનું છું, મૂર્તિ માંથી માનતો કર્મ માનું છું. રણછોડજી માનતો નથી માનું કરો, પણ જેટલી કર્મમાં શ્રદ્ધા છે એટલી મૂર્તિ માં નહીં, જેટલી કર્મમાં શ્રદ્ધા છે એટલી મૂર્તિમાં નહીં. મૂર્તિમાં શ્રદ્ધા ખરી ખરી પણ થોડી થોડી થોડી રાજેન્દ્ર રાજેન્દ્ર તું ધંધારું નામ છે એ વાત તો તને આમ દઈ ને, તું ખરેખર કોણ છું એ તો તારે શોધ કરવાની દઈ ના રે, કે ખરેખર રાજેન્દ્ર છું હે, તારું નામ છે તમે કહ્યું કહીએ છે ને, ખરેખર તું ખુદ કોણ છું તમે કહ્યું કહ્યું કહ્યું રાજેન્દ્ર ઠીક છે રાજેન્દ્ર છું મકાન માં તો ખબર નથી, ખાલી કરવું પડે બરોબર એ આને મારે જુદું થઈ શકે બરોબર. આ બધું એક એક ભાગ કરતા માયા છે, શું છે બધી માયામાં બધી માયા ભરેલી છે, માય કરું માયા ભરેલી તેને તેને માય માય કરું છું, બધું જેને તેને માય કહ્યું તેની માયા તને વળગે કહ્યું, તમારે માય છે કે આય ને માયા નહીં સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર સેપરેટ થાય ના થાય, આ માઇન્ડ એટલે આપણે પોતે જ છે કે માઇન્ડ માય માઇન્ડ એવું બોલશું તું, માય માઇન્ડ બોલું છું કે આઈ એન્ડ માઇન્ડ એવું બોલશું, અને બુદ્ધિ રૂપા થઈ ગયો શું થયું, એટલા માટે જ આ જ્ઞાન છે અહીંયા. પણ ચોખ્ખું તને બાદ કરતા આવડે ને, તું કેટલું બાદ કરવું, કેટલું મોટું મોટું જાણવું, એટલું બીજું બધું બાદ કરવાનું જે હોય સ્થિર થાય, બીજો જણાય ને એટલે પછી પૂરેપૂરું સેપરેશન થાય નહીં, એટીએમ કહે છે ને સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર, એ સેપરેશન ને શાસ્ત્ર કરે શું કહે, શું કહે છે ભેદ જ્ઞાન કહે છે, શું કહે છે કરવું બાદ અમે આ કરીએ છીએ પછી પછી તારા આત્મા ને રિયલાઈઝ થઈ જાય, પછી ચિંતા વધી કશું થાય. અને પછી ભગવાન તારી પાસે વાતચીત કર્યા કરે, આખો દાડો થાય. બધું તારે કાકા કાગળ બધા આવી એટલે આવીશ કે આવી ને આ બધું જાણવાનું થોડું નવું બધું આવે છે. શું છે? શું નહીં, શું અહંકારી નથી. આ માય ને માય અહંકાર ને પહેલો અવતાર પછી અહંકારી થઈ જશે. તમારા જેવાની જરૂર ખરી ને સમજાવવા માટે હોય ને બહુ કોક દાડો હોય જ્ઞાની પુરુષ તો બહુ હોય રાજ્યમાં હોય. અત્યારે દુનિયા પર લાખી ગ્રહણ તો હશે જ ને. અત્યારે હોય તેને શાસ્ત્ર જ્ઞાની કહેવાય. શું કહેવાય? એને લોકો જ્ઞાની કે પણ એમાં ધારો રહે નહીં આપણો તો કઈ સંતોષ ના થાય. અને જ્ઞાની પુરુષ તો વેદાંત ના ઉપરી કહેવાય. કેવું? વેદ ચાર ભણી, ચાર વેદ ભણી ગયો ત્યારે વેદ શું કહે છે? ધીસ ઇઝ નોટ ધેટ. એટલે તું શું સમજો? વેદ ઇફેક્ટ બોલે છે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. એમ ગુંબાળે છે કે તું શું સમજો? તું જે આત્મા ખોડું છું તે અહીં વેદમાં નથી કે છે. શું કે છે? હા, જે તું આઈ ખોડું છું આય તે વેદમાં નથી. કારણ કે એ શબ્દથી વર્ણન થાય એવી નથી વસ્તુ. કેવી છે? શબ્દથી વર્ણન થાય એવી વસ્તુ નથી, અવર્ણનીય છે. કેવી છે? અવસ્તવ્ય છે. માટે ગોટું જ્ઞાની જે વેદના ઉપરી હોય જ્યાં શબ્દ પણ નથી તેવા જ્ઞાની પાસે જા. એવું જ્ઞાની કોક ફરક હોય કોક જ છે. અને તે પાસે અજોડ હોય. અજોડ ને સ્પર્ધા હોય કઈ જોડે? અજોડ ને સ્પર્ધા હોય ત્યાંથી બટાકા છોડી દો ડુંગળી ડુંગળી છે. વ્યાજ બાજે તમને વ્યાજ બાજે છે. શું થયું છે? પણ વ્યાજ ના હોય કાયમ નો. બીજું કઈ શીખાય ને કઈ વાંચરું થાય શીખવાડી ને હું જો બાદ બાદ કરી દો લોકો ચક્કરના ભરા બફાય બફાયા કરે હજુ બફાય. તમારે ગમે બધાતા છે ના ખરા ખરા માં આવી જાય તો બધું બધું બધા રાખી દીધી તાર શું અત્યારે ગાડી આપવાની લોકોનું નામ કાઢવાની જરા અહીં તાલાવાળી હોય છે ને નામ મારું નામ બંધ એમાં કોઈનું નામ રહ્યું છે લાય ને અત્યાર સુધી કઈ રહ્યું છે? આ રાવણ ભગવાઈ ગયો તે નામ રહ્યું. તું ભગવાઈ જાય ને નામ રહે છે તે રાવણ ભગવાઈ ગયો ને તેની રીતે નામ રહ્યું. તીર્થંકર નામ ના રહ્યા નથી. ચોવીસ તીર્થંકર થઈ ગયા નામ રહ્યા ખરા પણ એવા કઈ નામ રહ્યા નથી. અમુક જ માણસો જાણે બસ જગત આટલું બધું જાણે અને નામના શું કરવાનું પછી આપણે લેવાય નહીં લેવાય તમે થોડી ગેર બેઠી કરી આજે નઈ અને આને મારે બે આઈ જુદા ને બે આવ્યા છું ને શક્યો હિન્દુસ્તાન આગળ વધી જાય એ મને પહેલું જ લાગે લખવાની તેની કેવી છે પોતાનું કલ્યાણ કરી શકે તો બીજાનું કલ્યાણ કરે પોતાનું કલ્યાણ ના કરે બીજાનું કરે જે પોતાનું કલ્યાણ કરે તે બીજાનું શાસ્ત્રો તો એટલા બધા શબ્દો છે કઈ શાસ્ત્રો ની વાતો ની વાતો નીકળે ને તો માણસ મધુર મોડો થઈ જાય એટલે કોણ હાથે કોણ છે કે શબ્દો હાથે કોણ છે આત્મા જાણે ભગવાન શું કહ્યું કે તું નવ પુનર હું ગમે તે કરું તો આત્મા જાણો તો ફરી બોલો કે તમે જેને કશું ના જાણ્યું અને જ્ઞાની ના કૃપાથી પ્રાર્થના પ્રાપ્ત થઈ ગયો એટલે હું એનો મો કે તું શબ્દને શું કરે અને શબ્દને શબ્દ શબ્દ તો ભૂત કહેવાય છે વૈજ્ઞાનિક છોડે નહીં કે જ્ઞાની ના હોય ત્યારે પછી ભણવા જવું પડે આપડે તે ભણીને માથે મગજ મગજ મારી થઈ જાય આટલું આટલું ભણતર કોઈ ભણી રહ્યા નહીં આત્મા પ્રાપ્ત કર્યા નથી ગયે છૂટા આડે તો ત્યારે ગયા પણ દાદા જ્ઞાની તો કોક વખત જ ન હોય જ નહીં ને ભાઈ હોય ને એટલે એ તારે બીજું છું આગળ વધી જાય જામી ગયેલા તે બળી જાય ઉપાસનાર વાણી ની બહુ છૂટ ના હોય તો વાણી નું બળી જાય અને મન તો બહુ સુંદર પ્રતિકોણ કર્યા કરતો હોય ત્યાં તો નહીં કર્યા કરતો હોય તો એમ બહુ કામ લાગે તો જ બાળો તો રહેવા ના તો બીજો હાથે લાગે ના કરવા તો કઈ કઈક રોજ કહી જાય તો બહુ સારો અનુભવ છે કે એ છે હે બહુ એકદમ બહુ અંકુરે છે જ્ઞાન બીજી કશું ઉપાધિ કરાવવાનું નથી ઉપાધિ આવી હોય તો હવેથી કઈ પછી રહીશું આપણે આપણું કરવાનું છે અને આ તો ખાઈ છે. દેહમાં તો પોતાનું માને જ નથી, ફાઇલ જ થઈ ગઈ છે. ખાઈ જાય પછી બી પોતે જુદો થાય જુદી કઈ મોટું જરૂર હોય. મારું હૈયાર ક્યાં આવે? હંમેશા દરેક વસ્તુ નો બે ઉપયોગ હોય. સોનાની કટાર એના પગમાં આવે તો પેટમાં મારું મરી જાય મારું. એ રીતે તને દુરુપયોગ ના થવો જોઈએ. તો એ વખતે કઈ કઈ થઈ ગયું અથવા તો કઈ ભરત લાગે હોય તમ પહેલે જ કહી દઉં ભરત વ્યવસ્થિત છે. શું કાગળ આવ્યો તમને કે હું તમે તમારા ઘર આવ્યા બધું બારી મળીશું તો આપણે વ્યવસ્થિત કહીને કાગળ ઉતર મૂકીને આપણે ઘર માં બેસું. શું કહ્યું? હવે ઘરે ભરકાયો કઈ ઇન્કમ ભરકાયો ભરકાયો બીજો ભરકાયો તમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું. આપણે વ્યવસ્થિત ના છે એમ કઈ મૂકી દેવાનું. કારણ કે એ તો કોઈ શક્તિ વાળા કોઈ ડર નહીં. વ્યવસ્થિત ના હશે તો થશે. એ તો કોઈ શક્તિ વાળો ગમ્યો જ નથી ના દુનિયામાં. આમ શક્તિ વાળા હોય, આમ તો બધી શક્તિ વાળા હોય તો પિતાને રંગ લઈ કરી ના જાય. તો એમ તો રાણી શક્તિ વાળો હોય તો મરી ના જાય. તે કહ્યું ને બોલ શક્તિ કરને કહેવાય. રાણે શક્તિ થઈ હતી જ કહેવાય. એનું એનું આયુ થઈ જાય એમ કહી જાય તો એ શક્તિ કેમ નથી કેમ કેમ હોય તો નહીં બરાબર. બે અશક્તિ શક્તિ બનાવવું નથી કોઈ માટે. આવતી પીડાને તો વ્યવસ્થિત કેમ બાજુ એમ કીધું. બપોરે બોલબોલ ના કરવું છે. વ્યવસ્થિત માં છે તો તમે ગયા છે એવું ના એ તો પછી ના જાય. આપણે ધરું છે કરવાનું નક્કી કરતા કરતા પછી વણી કોઈ ગાડી આવે તો વ્યવસ્થિત કેવું. તેથી માટે નીકળતા હોય કરતો ગાડી આવે તો આ વ્યવસ્થા નું જ્ઞાન તો બહુ શાંતિ આપે. જરા ઉપાધિ ના જવા દે તમને કેટલી શાંતિ આપે છે. આ વ્યવસ્થિત મહિને તેની રીતે લોકોને બહુ મોટું બધા અંતરાય રહ્યા છે. અસત નું નાખતી કરશે એમ તો પછી અસત ની નાખી આવે ઘર બહુ પછી નાખતી. મારી ભાવમાં તો ગાડી લઈ જાવ વડોદરા કોઈ બી તારીખ પછી તમે જો ના કર્યું છે કોઈ દિવસ સાંભળી ગભરાવતો હોય નહીં. રસોઈ નો કઈ ઈચ્છા નહીં. જેવું સુંદર રસોઈ રસોઈ ચારિત્ર તો સીમાન હોય તારે ચારિત્ર જેની વાણી થી કોઈ દુઃખ ના થાય, જેના વર્તન થી કેવી ચિંતિત માટે દુઃખ ના થાય, જેનું મન કોઈ માટે ખરાબ વિચારે નહીં. એવા સિદ્ધાંત માં તો એને ચારિત્ર બનતો બનતો બનતો એટલા બધા ચારિત્ર એનું વસ્તુ થઈ ગઈ છે ને સિદ્ધાંત જોઈએ. તેથી તો સાચો બહુ શીલે દર્પણ ના ભરે શીલે શીતળ આ શીલે હરી કરી ખેતી હૈયા એ શબ્દ ભગવાન જ નિર્દોષ છે. ખીલા મારા તો તેને નિર્દોષ થયો હતો. મેં કીધું રોડા લાવી દીધી તે જ વાગ્યું. કીધું રોડા લાવી તે જ વાગ્યું. પિતાજી ઉઠાઈ ગયો છે. રામચંદ્ર નારાજી કેટલી બધું થઈ ગયું છે. રામચંદ્રજી ના કયા પૂર્વ કર્મ હશે કે નહીં કર્મના ઉદય કઈ અશુદ્ધતા થઈ જાય તો એ અશુદ્ધતા તમારી જેમ ના માનશે. શું કે છે તમારી જેમ અશુદ્ધ એક પ્રશુદ્ધ થઈ ગયા પછી અશુદ્ધ થતો થઈ શકતો નથી. માટે બહારના દબાણને લઈને એ પર વસ્તુ છે. શું છે? પર વસ્તુ છે. અને તમે છ વસ્તુને પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત થયા પછી ને હા પ્રાપ્ત થયા પછી બધી પણ કરે છે. બધા માટે તમારે એ લખો કરવાની જરૂર છે. જેથી શુદ્ધાત્મા બોલવાની જરૂર અશુદ્ધિ માં મનમાં ગમ ના પડી જાય કે મને શું થઈ જશે. કારણ કે એમાં કરતા કોણ થઈ રહ્યા છે? કોને કરશે છે ત્યારે શુદ્ધિ ન કરશે. તમને કરતી નથી. કોણ જાણનાર છે ત્યારે આપણે જાણનાર છે. તેના સારાથી જાણીએ છીએ ત્યારે કે આપણા જ્ઞાયક સ્વભાવથી જાણીએ છીએ. પ્રશ્ન છે, મન વચન કાયમી તેઓ પર છે ને પરાધીન છે તે પૂર પાડી સમજાવ. અમો સમજીએ છે કે હું પણ આખું જુદું જ છે, તેની સાથે બે છે તે પણ જુદો જ છે. ફાઇલ થઈ જાય અજ્ઞાનતા બધી કરવું હતો તે કરવું આપણે કરતા હતો. હવે ન્યાય કરતા પદ નો ધર્મ આવશે. કેટલા વખતે આમાં આવે છે ને આરોગ્ય પીડી છે ને